ડાક્ટર અમુક જ લાઈન માં બીજી બાજુ લાઈન અત્યારે એટલા ઉત્સાહ ડોક્ટર સાહેબ પૂછે છે સત્સંગ નું ફળ કહો કે છે, એનાથી શરૂઆત કરીએ. સત્સંગ નું ફળ શું? સત્સંગ ના બે ફળ, એક ભૌતિક ફળ અને એક મોક્ષ ફળ. ભૌતિક ફળ રિલેટિવ ફળ છે, જેટલો રિલેટિવ સત્સંગ છે એમાં ભૌતિક ફળ મળે અને રિયલ સત્સંગમાં મોક્ષ ફળ મળે. સત્સંગ સુખ નો હેતુ સત્સંગ છે. આ જગત માં દુઃખ નો હેતુ કુસંગ છે. આ જગત ના જે કઈ દુઃખો ઉત્પન્ન થયા છે એ કુસંગ થી જ ઉત્પન્ન થયા છે. કુસંગ એટલે માણસ નો કુસંગ થાય છે એવું એકલો નહીં, કાદો અડે તો આપણને દુઃખ થાય. અમુક વસ્તુ અડે તો આપણને સુખ થાય અને કાદો અડે તો દુઃખ થાય. એવું કુસંગ વસ્તુમાં કુસંગ છે બધો. ખોરાકમાં દરેક વસ્તુમાં કુસંગ, બધી વસ્તુઓ કુસંગ છે. મનુષ્ય એકલા નહીં, બધામાં કુસંગ છે. એક એક છે જેમાં પોઝિટિવ નેગેટિવ હોય ને એવું છે. આ સત્સંગ પોઝિટિવ એવું છે, આ નેગેટિવ છે. નેગેટિવ માત્ર દુઃખદાયી છે. એટલે કુસંગ આપણી પાસે ના આવે ત્યાં પરિણામ આપણે ભૌતિક સુખોની અડચણ વધુ આપવાનો નથી. અને જો સત્સંગ ઊંચો આવી ગયો અને ભીડો આવી ગયો, ભીડો એટલે આપણે છૂટવું હોય તો ના છૂટાય. આપણે કૂટવું હોય તો ના થાય, એવું ભીડો હોય તો મોક્ષ ફળ મળે છે. અને પછી કોઈ રોકનાર જ નથી. એને ભીડો આવી ગયો, ભૂખ સત્સંગમાં છૂટવું હોય તો ના છૂટાય. એવો ભૂટ ભીડો પાછો કુસંગમાં આવે છે. કુસંગમાંથી છૂટવું હોય તો ના છૂટાય. કુસંગમાં એવો ભીડો આવે છે. એટલે સત્સંગ એટલે સત્સંગ જ આવે છે. જગતનું સુખનું કારણ સત્સંગ છે. સત્સંગ એટલે મનુષ્યો ભેગા થઈને સત્સંગ કરવો, એનું નામ સત્સંગ નહીં. સત્સંગ એટલે સતનો યોગ થવો, આપણે સંયોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો, નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુઃખદાયી છે. અહંકાર અને અહમ બ્રહ્મા છે એનો રિલેટિવ ડિફરન્સ. અહંકાર અહંકાર અને અહમ બ્રહ્માસ્મિ એ બે નો ફરક શું? અહમ બ્રહ્માસ્મિ પોતાની જાતનો અહમ કરે છે, પોતાની જાતનો અહમ કરે છે. અને અહંકાર જ્યાં પોતે નથી ત્યાં આરોપણ કરે છે. જ્યાં પોતે નથી ત્યાં એ આરોપણ કરે છે. શું નામ આપનું? લીલાધર. લીલાધર. હવે એ લીલાધર એને મને વાંધો નથી, લોકો એક્સેપ્ટ કરશે લીલાધર છે, હું એક્સેપ્ટ કરું છું. પણ એ એમ જ માની બેઠા છું હું જ લીલાધર જ છું એવું માની બેઠા છે. એ આરોપણ ભાવ થી એ જ અહંકાર છે. શું છે એ? ખરેખર લીલાધર નથી. તમે ખરેખર લીલાધર છો? હા, એ ખરેખર જાણતા નથી એટલે બધું ઠોકા ઠોક ચાલે છે. હવે સાદી ગઈ લાગી, ખરેખર જાણ્યા સિવાય સાદી ગઈ નહીં. પછી એક તો આ મોટી ભૂલ, પછી સાદી ગઈ, પછી તો ભૂલ બધી. પણ આ શું થાય કે સંસારનો ભ્રમ છે ને, ક્રમ સમાચાર આગળ છે. પણ ખરેખર લીલાધર તમે નથી. ખરેખર તમે કોણ છો એ જાણવું પડશે. ત્યાં સુધી આ સંસાર તમને કોઈ સુખદાયી થઈ પડે નહીં. ત્યાં સુધી તમને દુઃખ જ છે. મને તો પોતાને દેખાય છે કે તમારી અનંત શક્તિઓ પડેલી છે. અહંકાર અને અહંકાર અહંકાર અને મમતા, અહંકાર અને મમતા એ બે નો ફેર શું એ સમજાવો. એવું છે ને કે અહંકાર, જો મમતા વગર નો અહંકાર હોય તો મોક્ષ લઈ જાય. આ મમતા વાળો અહંકાર એટલે ફસામણ થઈ જાય. શું થઈ ગયું? મમતા વાળો અહંકાર, તમારો મમતા વાળો અહંકાર છે કે મમતા વગર નો? શું કે છે? હજુ ખબર નથી પડતી. મમતા નથી આ તમારે થયું ને? મમતા તો છે. પૈસા કોઈ જાય મને ઉપાધિ થાય ના થાય? પૈસા કોઈ જાય 50 રૂપિયા હા, પણ થોડી કઈ થાય ને, કઈ કઈ થાય ને, એ મમતા છે. કઈ નઈ, કઈ મમતા છે. મમતા ને લઈને જ આપ જગત જીએ છે. હવે આ શું નામ કહ્યું તેનું? લીલાધર. લીલાધર છો તમે? હવે હું એમ તમને કહું કે આમાં આઈ એન્ડ માય એ બે રેલવે લાઈન બે જુદી જ હોય એવી રીતે પેરેલલ જ રહે છે. કોઈ દાડો એકાકાર થતો નથી. કદાચ તમે એકાકાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, એ એકાકાર થશે નહીં અને દાડો વધશે નહીં. એના કરતો આમાંથી માય માય આમાંથી માય છે ને સેપરેટ કરી નાખો. તો આમાંથી તમારામાંથી માય કે દીધા માય હેન્ડ બાજુ, બીજા દીધી માય હેડ બાજુ, વાંચો બાજુ, દુકાન બાજુ, એમ બધું વાત કરતા કરતા શું રહેશે? આ એટલું રહેશે સ્ટેજ પર વાત બીજું કોઈ છે. શું કહ્યું? પણ એ બાદ બાકી તમને આવડશે નહીં, મારી પાસે પૂછવું પડશે. કારણ કે વેદક જ્ઞાની છીએ, કેટલું તમારું છે તમે જાણતા નથી. તમારું અમુક જ સુધી જાણો, તમે થોડું વસ્તુ જ જાણો છો, સુખમાં મને જાણતા તમે. શું એ મને પૂછવું પડશે એટલે પછી હું તમને દેખાઈશ કે આ બસ હું વાત કરી નાખો એટલે થઈ જશે. સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર, જ્ઞાની સેપરેટર, જ્ઞાની નું સેપરેટર હોય તેનાથી સેપરેટ કરો. એનું પરમાત્મા છે. આ જ્યાંથી માલકી પણ ગયું પરમાત્મા છે. મને મને આ રીતે કોઈ ચીજની માલકી પણ નથી. ક્રિયા દેહની પણ માલકી પણ નથી. પરમાત્મા રૂપ માલકી પણ જાય ખલાસ. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એના ઉપર કઈક સમજાવો. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, ક્યારેય પણ આ જગત મિથ્યા હતું નહીં. જગત રિલેટિવ સત્ય છે, બ્રહ્મ રિયલ સત્ય છે. તો બંને સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે. જો બ્રહ્મ સત્ય બ્રહ્મ જગત મિથ્યા હોય તો રાત્રે તમે ઊંઘી જાઓ અને મોડું છે તેમ પોળું થઈ ગયું હોય ત્યાં મરચું નાખે તમને અસર ના થવી જોઈએ. મીઠા નથી તરત જ અસર થશે. મરચું એમાં ભલે ઊંઘતા હો પણ મરચું ભાઈ કહેતું કે ઇફેક્ટિવ છે. શું છે? રિલેટિવ સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે. ધન બ્રહ્મ રિયલ સત્ય છે. બધું સત્ય જ છે. સત્યની બાજુ તો ચાલે જ નહીં. તો આ તો બ્રહ્મ અસત્ય બ્રહ્મ જગત મીઠા કહેવાનું કારણ એ જૂનું છે. એ તો જ્ઞાનીઓના શબ્દો છે. શું છે? એટલે આમાંથી નાશવંત છે ને આમાં બહુ હાથ ધરશો નહીં. આમાં રમણતાના કશું એવા હેતુથી બધું કહેવામાં આવે છે. ખરેખર તો ભ્રમ તો આ જગત તો રિલેટિવ સત્ય છે. બિલકુલ સત્ય રિલેટિવ ફક્ત એનાથી સત્ય અને ભ્રમ રિયલ સત્ય આ વિનાથી સત્ય. તમે તકલારી જોઈતો હોય તો આમાં સત્ય ખોવાડે અને કાંઈ પરમાનન્ટ જોઈતું હોય તો આમાં સત્ય ખોવાડે. શાશ્વત સુખ જોઈતું હોય તો બ્રહ્મ નું સુખ ખોવાય અને પરમ ટેમ્પરરી જોઈતું હોય તો અહીં ખોવાય. તને જેવો શોખ હોય તેવું કરી અને ટેમ્પરરી સુખ એનું નામ સુખ જ ના કહેવાય. તો કલ્પના છે ખાલી. જે સુખ પછી દુઃખ આવે એને સુખ જ કેમ કહેવાય? જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય કેમ? સુખ પરમાનન્ટ હોવું જોઈએ. ક્યારે ક્ષણ વાતા આગુ બાજુ ના જાય એનું નામ આનંદ, એનું નામ સુખ. કોણ લાગે? મનુષ્ય. બહુ બધું વાક્ય છે, જો ધ્યેય સમજે તો અનેક જાતના ધ્યેય હોય છે લોકો ને, તો દે એટલે પોતાને જેમાં સુખ માન્યું એમાં ધ્યેય જ ખબર ગયું ને, જેમાં સુખ માન્યું એમાં ધ્યેય નક્કી કઈ ના કર્યું. મનુષ્ય નો ધ્યેય ખરેખર એનું પરમાત્મા થઈ શકે છે, મનુષ્ય પરમાત્મા થઈ શકે છે. આ દેહ જ્ઞાની પુરુષ ના દર્શન થી અને જ્ઞાની પુરુષ ના સાનિધ્ય થી પરમાત્મા થઈ શકે છે. મનુષ્ય નો ધ્યેય એટલો બધો સુંદર છે, તે હિન્દુસ્તાન ના મનુષ્ય ના ફોરેન માટે નહીં, આપણા ઇન્ડિયન માટે છે. જેને પુનર્જન્મ નું ભાન છે, એવા મનુષ્યો જે ડેવલપ છે તેને માટે છે. આ પુનર્જન્મ સમજતા નથી એ લોકોને માટે આ છે નહીં. હિન્દુસ્તાન છે, બીજા કોઈ પણ દેશ પુનર્જન્મ સમજી શક્યો, કોઈ પણ માણસ અમુક અમુક એકાદ પછી આત્મા ની ઉત્ક્રાંતિ માટે આપણા કરતા એમને વધારે સરળ થઈ પડે ને ફોરેનર લોકોને. આ અધ્યાત્મ ને માટે જ આ છે, એ લોકો અધ્યાત્મ સમજી શકે ને. અધ્યાત્મ એ ભૌતિક શબ્દ છે, એ ભૌતિક જે એનું ભૌતિક છે એ આપણે તો આપણે તો બાળકો નો પણ છે એના કરતા વધારે. શું કહ્યું? આપણા બાળકો એમના કરતા બહુ મોટો અધ્યાત્મ છે. આ તો ડેવલપ દેશ કહેવાય, આ તો પરમાત્મા થવાને લાયક દેશ છે. જ્ઞાની પુરુષ મળે પરમાત્મા બનાવી દે. શું કહ્યું? આ ડેવલપ દેશ. અને નહીં તો ઉધર રસ્તે ચાલ્યો જાય તો એટલું ખરા ખરાબ કઈ કરી નાખે, એટલી ઉધી શક્તિ એ પાર વધે. જેટલી આ બધી થતી શક્તિ છે એટલી ઉધી શક્તિ એ પાર. કોની બાળે છે કશું કઈ છે, ખાલી અહંકાર નું જ છે, બાળપણ નું જ છે, મેટને જ છે, બધું ઊંધું કરે. હું તો રસ્તે ચાલે ઊંધે જ કર્યા કરે. સાહજિક શબ્દ અમને સમજાયો આપને? એ ફરી વાર સહજ આપણે ત્યાંના છોકરાઓ ત્યાં જાય છે ને, ત્યાંના લોકો અહીં વખાણ કરે છે કે આ લોકો તો બહુ સારા ના, તો લોકો નિર્દયી ના, તો બધા આપણા હિન્દુસ્તાન પેલા સહજ સ્વભાવી છે. જે પ્રકૃતિ નચાવે છે તેમ ના ક્યાં કરે છે બધું. અને અહંકાર ક્રોધમાન માયા લોકો એમના બિલકુલ બાળક દશામાં આપે, અને આપણે અહીં તો સાત પેઢીનો લોકો હોય, કઈ થોડો પણ લોકો હોય. મારા છોકરા નો છોકરો તેરા છોકરા થાય એની જાગૃતિ કરી નઈ કે નહીં જાગૃતિ? આપણી આધ્યાત્મિક જાગૃતિ કેટલી? આપણી આધ્યાત્મિક જાગૃતિ કેટલી? આપણી હિન્દુસ્તાની બહુ મોટી જાગૃતિ. જેનો ક્રોધ માન માયા લોકો હોય એ આધ્યાત્મ જાગૃત જ કહેવાય. એને વિષયોમાં રસ નથી, એને માન માન લોભ માન એમાં જ રસ છે. મમત કીર્તિ માન એમાં જ રસ છે. ફોરેન બધું વિષયોમાં રસ છે, ફોરેન વિષયોમાં રસ વાળું છે. આ માન કીર્તિ આમાં આમાં તેમાં જ પોતાનું અહંકાર દેખાડવાનું બસ એમાં જ મસ્ત છે. આજે હિન્દુસ્તાન લોકો આ તો વિષયો ન છૂટકે આરાધન કરે છે. છૂટકો નહીં છે તો આખો દાડા ની બળતરા, તે બળતરા થવા માટે બાકી ગમતું નથી પોતાને, પસંદ ના હોય યાર. અને ફોરિંગ ના તો શોખ જ હોય યાર, વિષયો જ હોય. વિષયોમાં જ રમણતા કરે, જાનવરો જેમ વિષયો રમણતા કરે. અને આ કથાઓમાં રમણતા કરે, કથાઓ શોધમાન માયા શોધમાન રાખ દેશ જરા કદમ મોટો નાનો એમાં જ છે બધું. આ પછી એમનો આગળનો ભાગ છે કે પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ? શું ધ્યેય નક્કી કર્યું પછી તમારે મનસ નું શું ધ્યેય તમે નક્કી કર્યો? કહો. બે પ્રકાર નો ધ્યેય નક્કી કરવા જોઈએ. જ્ઞાની પુરુષ મળે નહીં આપણને તો આપણે સંસારમાં એવી રીતે રહેવું, એવી રીતે જીવવું તો કોઈને ત્રાસ ન થાય, કોઈને દુઃખદાયી ન થઈ પડીએ, એવી રીતે આપણે સારા સારા ઊંચા સત્સંગી પુરુષો સાચા પુરુષો ભેગું રહેવું અને કુસંગમાં ન પેસવું. કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય એ મોટા મોટો દેહ હોવો જોઈએ. આપણા થકી દુઃખ ના હોય એ મોટા મોટો દેહ હોવો જોઈએ. સુખ તો આપવું એ આપણા હાથની વસ્તુ નથી, પણ ખોટું વસ્તુ બરોબર તેની પર જો તમે આનંદ કરો તો એ ખોટું ને 99 ડિગ્રી 99% ગુણાય છે. શું કહ્યું? માટે ગુણાકાર રહે ને, ખોટું ભલે થાય, પસ્તાવો કરો ને, એટલે 99% ખોટ ના જાય, તરત સદભે છે. ખોટું થાય એ તો કઈ સ્વાભાવિક થઈ જાય માણસ નથી, પણ એની પર પસ્તાવો કરો કે આમ હે પ્રભુ હવે આ ખોટાથી છોડાય, એટલું ભાવ હોવો જોઈએ. તમને કેમ લાગે છે? એટલું તો હોવું જોઈએ ને. આપણે મનુષ્ય, આપણે હિન્દુસ્તાનના મનુષ્યો છે, મહાવીરના દેશમાં જન્મેલા છીએ, કૃષ્ણના દેશમાં જન્મેલા છીએ, ત્યાં આપણી પાસે કેવા સુંદર ભાવ હોવા જોઈએ. ભલે આ દુષ્મ કાળ છે, કાળને લઈને બધી દબાણ છે, છતાંય આપણા ભાવ પ્રમાણે હજુ થઈ શકે એમ છે. આ પ્રાપ્ત કરવા માટે શું કરવું, સાધન શું કરવું, તો કાં તો જ્યાં કંઈ સત્સંગ આપણને લાગે ત્યાં સત્સંગમાં રહેવું જોઈએ, અને નહીં તો જ્ઞાની પુરુષની પાસે સત્સંગ હોય છે ત્યાં આવવાથી બધું જ તમારું દરેક કામ થાય. સમજ ને, દરેક પ્રકારના તમારા અહીં પઝલ ફળ થઈ જાય બધા. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ગોડ હેઝ નોટ પઝલ. મૂળાત્મા સ્વ સ્વરૂપ ની ઝાંખી કરવા માટે કઈ સામાન્ય મનુષ્ય તો કઈ રીતની પોતે પ્રગતિ ક્રિયા કરે, શું કરે? ગમે તે સામાન્ય હોય કે ઉચ્ચ કક્ષાનો મનુષ્ય હોય, પણ જેને મૂળ આત્માનું દાન છે, કે જેને એ જ્ઞાન છે કે જ્યાં કઈ પણ છે એના સંબંધી ત્યાં જ પ્રાપ્ત થાય, નહીં તો પછી કઈ કશું વળે જ નહીં. ગમે એટલા શાસ્ત્રો વાંચે, ગમે તે કરે, કશું વળે એવું નથી. તો એ શાસ્ત્ર એ આત્માનો ભાન વાળા હોવા જોઈએ, આત્માનું જ્ઞાન વાળા હોવા જોઈએ. તે સિવાય કોઈ દળ આત્માની વસ્તુ પામે નહીં, બસ સંસાર બધું પામશે. સંસારમાં હરેક ચીજ મળશે, નહીં વડાપ્રધાન થશે, પ્રેસિડેન્ટ થશે, બધું થશે, પણ આ ને આ વસ્તુ ના પામે. મહેનત માટે આત્મજ્ઞાની પુરુષ જોઈએ, અને એને ભાન તો જ ભાન થાય, નહીં તો આત્મા પ્રાપ્ત થયા સિવાય કોઈ દાડો શાંતિ થાય નહીં, સંપૂર્ણ શાંતિ ના થાય. એ ભાન લાવવાનો માર્ગ શું? એમ બેન પૂછે છે, એ ભાન માં આવવાનો માર્ગ શું? એ જ્ઞાની પુરુષ જ, જ્ઞાની પુરુષ ને પૂછી જવું કે આપણો મોક્ષ થઈ ગયો છે એમ પૂછવું આપણે, ખબર પડે ને, એટલે ખબર પડે આપણને. આ શાક, આ તાક લેવા જઈએ તો વાસી છે બે ત્રણ દાડાનું, કે આ તાજુ છે એવું આપણને ખબર ના પડતી, આપણે પૂછીએ કે આ તાજુ છે કે વાસી છે, તો કે તો એવી રીતે જ્ઞાની પુરુષને પૂછીએ કે આપનો કઈ મોક્ષ થઈ ગયો હોય તો અમે તમારી પાસે બેસીએ, અમે તો બીજી દુકાને જઈએ. કેટલી દુકાનોમાં એક દુકાને બેસી બેસી રાખી જિંદગી જતી રહે ને કમી, એના કરતા અમે દુકાન બદલી નાખીએ. કઈ શું કહ્યું તે એ આપણને કેવી રીતે ખબર પડે કે જ્ઞાની પુરુષ નો મોક્ષ થઈ ગયો છે? એ તો આપણે એમને હરી કરીએ અને ગા ગોઈએ તો તડકાઈએ તો એમ અંતર જ્ઞાની પુરુષ છે સહજ ભાવે કસોટી હોય, એનું કારણ કે સારું કોઈ માણસ એમ કે કોઈ તકલીફ દેવા ના માંગતો હોય કે દાદા ને મારે તકલીફ કેમ દેવી, એમ મને વચ્ચે ભાવ આવતો હોય. એમનો પ્રશ્ન છે કે આ બધી કસોટી કર્યા વગર જ કેવી રીતે સામાન્ય માણસે કેવી રીતે ખબર પડે? સાદવાદ હોય, કોઈ ધર્મ ને કિંચિત માત્ર ચિંતિત્ર માત્ર કોઈ ધર્મ નો એ ના થાય, અહિત ના થાય એવી વાણી સાચવા દરેક ધર્મ ને માટે હોય ને, એમની વાણી કોઈને દુઃખદાયી ના હોય. એમની પેલું પદ બોલાવડાવો જે એની અને વિનય આપણું મનનું હરણ કરેલા હોય, શું કહ્યું? આપણું મનનું હરણ જ કરી લે, એટલે કાઢી દેવાય ઊંચે અહીંયા આગળ. તમે This is the cash bank of divine service, cash bank. બિલકુલ કોઈ દાડો ઉધાર નથી, રોકડું જે જોઈએ રોકડું મળે. ભાઈ નો પ્રશ્ન છે કે સંસારમાં રહીને સંસારની ફરજો બજાવતા બજાવતા પણ આનાથી અલિપ્ત કેવી રીતે રહી શકાય? એ જ જ્ઞાની પુરુષ ની પાસે હોય ને, જ્ઞાની પુરુષ ની પાસે વિજ્ઞાન હોય, તે આ થઈ શકે ને એ થઈ શકે, બંને થઈ શકે. જ્ઞાની પુરુષ માં વિજ્ઞાન એવું હોય. હું તમારી સાથે વાતચીત કરી શકું છું, એટલે સંસારમાં રહી શકું છું, અને હું મારા પોતાના માં રહી શકું છું, દેવ કરી શકું છું. ખરા સંસારની ક્રિયાઓ બધી કરું છું, બધું કરું છું, બધું એ કરું છું, સંસારમાં રહેવાય. જ્ઞાની પુરુષ પાસે બધું વિજ્ઞાન હોય, શું શાસ્ત્રમાં ના હોય, શાસ્ત્રમાં તો થોડે જ છૂટકો થાય. સાધારણ મનુષ્ય પોતાને, સામાન્ય માણસ પોતાને વિશે કેવી રીતે સમજી શકે? સામાન્ય માણસ પોતાને વિશે કેવી રીતે સમજી શકે? કેવી રીતે એમાં રહી શકે? અલિપ્ત પોતે કેવી રીતે રહી શકે? કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ 100-200 વર્ષની કે 5-25 વર્ષની જરૂર નહીં, 6 મહિના ની જરૂર છે. કેટલી 6 મહિના જ એની પાસે પડ્યા હોય બધી કૃપા પ્રાપ્ત થઈ જાય. અને સંસારમાં સારી રીતે એમ તમે થોડી હોય છોકરા પડ્યા હોય પણ તમે લેપાય માન ના થાવ. શું કહ્યું? જો આ વિજ્ઞાન છે, આ તો આ કઈ ધર્મ નથી, વિજ્ઞાન છે. વિજ્ઞાન થી થઈ છે એટલે અભિપ્સા અને મુમુક્ષુત્વ એ પહેલું જોઈએ ને. અભિપ્સા અને મુમુક્ષુત્વ એ પહેલું જોઈએ. મુમુક્ષુત્વ અને અભિપ્સા. મુમુક્ષુત્વ અને બીજું અભિપ્સા. અભિપ્સા એટલે આ 6 મહિના પાછળ પડ્યો નહિ ઉલ્લાસ દેર કે દાદા તમારી પાછળ જ આવ્યો 6 મહિના મારું કે લઈ નાખો થઈ ગયું. 6 મહિના હું વધારે નથી કહેતો, પછી આવી છે નહી તમારે ત્યાં નહીં આવતું. ચાલશું તું તારી મારે જાય, હું નાખીશ આવીશું તારે. કારણ કે ફરો વાગ્યા પછી છોડીશ નહીં તું મને. હું નાખું તો તું મને છોડીશ નહીં. કારણ કે અત્યાર સુધી 5-25 હજાર માણસો વર્ગ્યા છે, કોઈ છોડ્યો નથી મને. જેટલા વાગ્યા છે ને મને છોડ્યો. કોણ છોડે પછી આવું પોતાનું સુખનું સ્થાન કોણ છોડે? બાકી 6 મહિનામાં તો બધી જ તમારી બધી એમનો પ્રશ્ન છે. ભાઈ નો પ્રશ્ન છે કે પૂર્વે ના કર્મ નો ઉદય વર્તમાન માં આવે? પૂર્વે ના કર્મ નો ઉદય વર્તમાન માં આવે? આ બધા જે આવે છે ને તમે આયા તે પૂર્વ ના કર્મ ના ઉદય થી જઈ આવ્યા છે. બધું પૂર્વ ના કર્મ ના ઉદય થી જ ચાલે છે. આજના કર્મ નથી. આ આજના કર્મ તો હજુ જયારે પરિપક્વ થશે, તૈયાર થશે, ત્યારે ફળ આપવા માટે સન્મુખ થશે. આ તો ફળ આપવા માટે ગયા અવતારનો કર્મ છે. આ બધો સમજે ને, ફળ આપવા માટે આજનો જે કર્મ કરો છો ને, તે તો ફળ આપવા માટે સન્મુખ થવા માટે 100-50-100 વર્ષ જોઈએ ને, ત્યારે પરિપક્વ થાય. સમજો ને, આજનો તમે કર્મ જુદા છે. આ પૂર્વ પર્વ ના જ કર્મ બધો ઉદય ભોગવો છો. અહીં જન્મ્યા તો અહીં જ ઉદય ભોગવો છો. તે જ નાનામી કાળે છે. અહીં નાનામી કાળે વાત છે, ત્યાં સુધી બધો ઉદય જ છે બધું. આ એમ તે ફરજિયાત છે. આ હવે એમાં મરજિયાત ખોરી કરવાનું છે. એ કે છે કે શુભાશુભ ના ઉદય ને નિવારણ કરવા માટે માણસ જપ તપ દાન પુણ્ય કરે તો એનો હેતુ શું હોય? એ ઉદય તો ભોગવે જ છૂટકો છે. જપ તપ દાન બધું કરો ને, તેનાથી નવા બીજ પડે, આવતા ભાવ ને માટે લાભદાયી થાય. તમે નવું નવું બગીચો રોકો એટલે ફળ બીજો નવા મળે. પણ પૂરા તો તો એ કર્મ ને બાળવા, સંચિત કર્મ ને બાળવા માટે શું સંચિત કર્મ? જ્ઞાન સિવાય ભલે ને, જ્ઞાન આત્મજ્ઞાન હોવું જોઈએ. કેવું? અગર તો તમને આત્મજ્ઞાન હોય ને, આત્મજ્ઞાન બાળી શકે તમારા સંચિત કર્મ, પણ તમારાથી બળે નહીં. કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું છે, જ્ઞાની પુરુષો કર્મ નો ઘોટો હોય ને ભસ્મીભૂત કરી નાખે. એ જ્ઞાની પુરુષ કરી શકે. જૈન દર્શન ની અંદર સિદ્ધાંતમાં કહ્યું છે કે ભવકોટી સંચય સંવાદ તબક્કા ગુજરી જાય તો તપથી એમનો જો ક્ષય થાય. બરાબર છે. એટલે જૈન સિદ્ધાંત માં એવું છે કે તપથી આ કર્મો નો નિર્જરા થાય, એ સિદ્ધાંત બરોબર છે? તપથી જે કર્મ હોય નો ઉદય હોય તેમાં તમે તપ કરો તો એ કર્મ નો ઉદય નિર્જરા થઈ જાય. શું થયું? તપ એટલે પોતે તપ્યા જ કરવું. શું? સહન જ કર્યા કરવું, તપ્યા જ કરવું. કોઈને કિંચિત માત્ર દુઃખ દીધા સિવાય સહન જ કરવું, તપમાં તપ્યા જ કરવું. એનું નામ તપ. એનાથી નિર્જરા થઈ જાય. કર્મ છે કોઈ ઉપાય જ નથી. બીજો એ જ્ઞાની પુરુષ ને ભોગવવું પડે. એ નિકાચિત કર્મો કયા કહેવાય? એમ કયા એના પ્રકાર? નિકાચિત કર્મ, નિકાચિત એટલે માસ માસ ફૂંકે છે આપણી પર. કેટલાક માણસો આપણી પર થૂંકે છે તો આપણે કપડો ઉપર પાણી રેડીએ તો ધોઈ જાય છે, અને કેટલાક માણસ થૂંકે છે તો પછી ધોધો કરીએ તો ના ધોવાય, એવું ચીકણો હોય, પેલા બહુ ચીકણો હોય, એ અહંકાર કરીને કરેલો હોય. નિકાસી એટલે અહંકાર નો દુરુપયોગ કર્યો હોય, નિકાસી એટલે અહંકાર ભયંકર કર્યો હોય, અહંકાર કરીને કરેલો હોય, ચીકણો થઈ ગયો હોય, વગર છૂટકો થાય. ગતિ ગતિ ને કાપે, ગતિ ગતિ ને કાપે, ભગવત છૂટકો થાય, ચાલે જ નહીં કોઈ. માની શકાય કે એ બાળક ફક્ત પૂર્વજન્મ ના કર્મ યોગે અહીંયા જન્મ હોય અને ચાર વર્ષ પછી મરી જાય ત્યારે એ આ કર્મ ફપાવીને મરી જાય. એ બધા કર્મ સિલે કરી ગયા, આ થોડા ભોગવી ગયા, મા બાપ જોડે કઈ ફળ ભોગવી ગયા, મા બાપ એ કોઈ એવું બાળક હોય કે જેનું બ્રેઇન નું ડેવલપમેન્ટ જ ના થયું હોય જન્મ થી, એવું એવું બાળક હોય અને એ છે તો ખાતા ના આવડે, પીતા ના આવડે, દૂધ પીતા ના આવડે એવું બાળક હોય અને એ આવી રીતના મરી ગયું તો એ કઈ રીતે એને કયા કર્મ સિલક છે? મરી ગયું નઈ, એની હાથે બધા કર્મ બધા સિલક જ છે, કર્મ ઉદય માં જ નથી આવ્યા, કર્મ ફળ આપવા માટે સન્મુખ થયો જ નથી. આ જેટલું ફળ આપવાનું હતું એટલું આપી ખરાશે, નવે સાથે ફળ આપી. મા બાપ જોડે સંગ હતો ને, એ મા બાપ નો સંગ બધો ફળ આપી અને ચાલ્યો ગયો. આટલું ફળ આપવાનું હોય તો એ આપે, હવે રડ્યા સિવાય રહે નહીં. એ છોકરો રડાઈ ને જાય છે, આવે હા આવી જઈને પેડા ચાવડે પછી રડાઈ જાય. એટલે એમાં ઋણા નું બંધ મોટી વસ્તુ થઈ ને, વ્યાર જ વાર છે, વ્યાર જ વાર છે. મિત્રાચારી થી સુખ આપીને જતો રહે છે કોઈ, અને કોઈ દુઃખ આપીને જાય છે. રાગ ને દ્વેષ નું કારણ છે, રાગ થી સુખ આપીને જાય, દ્વેષ થી દુઃખ આપીને જાય, દુઃખ આપીને જાય. જાણીએ નહીં કે વ્યાર પૂરું છૂટ્યું, વ્યાર જ પૂરા કરે છે. જગત આખું રિવેન્જ ઉપર ઉભો રહેલું છે, રિવેન્જ ના પાયા ઉપર જ જગત આખું ઉભું રહેલું છે. જો રિવેન્જ ગયું તમારા મન માંથી તો તમે મોક્ષે ચાલે છે. બાળક ની પરિસ્થિતિ શું? બાળક ની તો શું, બાળક એનું ફળ આપી દીધું બાપ આપને, એટલે એને મને પછી આગળ ન રહેશે, બીજા બીજા જોડે ફળ આપવા માટે તૈયાર. એનો 100 વર્ષ નો કર્મ હોય છે, 100 વર્ષ નો કર્મ હોય છે, પછી ગમે તે રસ્તે એનું કર્મ ઉદય આવે ને ફર્યા કરે. શું સિલક માં હોય છે કર્મ ની અવસ્થા 100 વર્ષ ની? કર્મ ની અવસ્થા 100 વર્ષ ની? મનુષ્ય કર્મ ના, મનુષ્ય નો કર્મ 100 વર્ષ ની અવસ્થા કરી. પણ તે જેવું વાપરે એવું, જો ક્રોધ ખૂબ કરે નઈ, ખૂબ ક્રોધ કરે તો જલ્દી વપરાય જાય, લોભ ખૂબ કરે તો જલ્દી વપરાય જાય. તો ઘણું સાચો એ બધું આયુષ છે એ વરહો પર નથી, આયુષ સાચો આવતું પડશે. આ તો વરહો કેલ્ક્યુલેશન થી માંડેલું ચાલુ કહે કે સામાન્ય માણસ ના આટલા આયુષ આટલા સાસો શ્વાસ હોય, એના ઉપરથી કેલ્ક્યુલેશન મારીને વર્ષો કરેલા છે, વર્ષો ઉપર નથી ના, સાસો શ્વાસ ઉપર છે. એ સાસો શ્વાસ તમે જેવા દુરુપયોગ કરો, જો ચોરી કરો કાર્યવાહી ની અંદર માં ઓછા થાય તો એમનો આયુષ્ય નું બળ, જે આયુષ્ય નું બંધ જે હશે એ ઓછો થઈ ગયો ને, તો પછી કોરોના બીજ ઉપર કેમ? એમનો પ્રશ્ન છે કે આ 6 બોલ તો માણસ જન્મ થી લઈને આવ્યો છે, એમાં આયુષ પણ પોતાનું લઈને આવ્યો છે, શ્વાસોશ્વાસ નું જે છે લઈને આવ્યો છે, તો પછી જો એ આયુષ શ્વાસોશ્વાસ ઓછા કરે અને તો પછી એનો આયુષ નો બંધ ઓછો થઈ જાય તો પછી પૂર્વ બંધ નો પછી એ સિદ્ધાંત ઉડી જાય છે? આયુષ ઓછા સાથે સાથે ઓછા વપરાય ને તો અહીં બધું ટાઈમ જીવે ટાઈમ બધા એ આયુષ નો બંધ તો જે બાંધી ને જન્મે છે ને આયુષ નો બંધ નહી આટલા સાસો સાસ નો આયુષ નો એટલે વરઘોડો બંધ નથી આટલા સાસો સાસ નો નિયમ છે એ સાસો સાસ ના નિયમ પરથી આ ઘંટરી બાજુ એ શું ખર્ચોખોળ કરી કે ભાઈ આટલા સાસો સાસ સામાન્ય માણસ ને આટલા વપરાય તે હિસાબે 100 વર્ષ નું આયુષ આપવું પડ્યું જેટલા લેવાના છે નક્કી કરીને જાય હોય છે નક્કી ડિસાઈડેડ હોય છે પછી એને ફ્રેક્ચર ફ્રેક્ચર કરાયેલા હાથમાં તો ભાઈ આજે કાક વ્યવસ્થિત વિષય આયુષ અને જે શ્વાસોશ્વાસ છે ને આ જગત વ્યવસ્થિત જાણે કે વ્યવસ્થિત છે તો એનો શ્વાસોશ્વાસ એના શ્વાસોશ્વાસ વધારે વપરાય જ નહીં ને કોઈક આવી નહીં આગળ થતે કોઈક આવીને ઊંધું છૂટું કરવા માંડ્યો ત્યાંથી સમજી જાય વ્યવસ્થિત છે એટલે પછી એને બીજું પછી માંગ્યું એમ ના હોય ને ઘર તો ખરેખર વ્યવસ્થિત છે પણ આ અહંકારથી દેખાતું નથી અવ્યવસ્થિત થયું જ નથી એક ક્ષણ વાર જગત અવ્યવસ્થિત થયું નથી વ્યવસ્થિત જ હોય છે નિરંતર વ્યવસ્થિત ની બહાર થતું નથી આવો ભાઈ રાજા આવો નહીં આવો એવું કહેવા માટે આયુષ્ય વર્ષ નું નથી બાંધી અને ગ્રહણ કરવું તે ગ્રહણ કરનાર ને દુઃખ વધારે પડે જરા બોજો વધારે લાગે પેલા ત્યાગ એવું હતો લાગે ત્યાગ એ સંસારી છે જે સંદાસ માં જાય બધા સંસારી હેતુઓ છે એ ગુગલ નો ગુણ પણ એ અનાત્માની અવસ્થા છે શું છે અનાત્માની અવસ્થા એટલે આપણે અહીંયા આગળ ભવન હોય છે ને ભવન તેની પરમાણુ ભરેલા હોય છે એ ગોળાની અંદર વાત થાય કારણ કે પરમાણુ નીકળતી વખતે ઘસાતા જાય છે ઘસાય છે એટલે અવાજ થાય છે બસ એવું આપણે અહીંથી મારી પરમાણુ નીકળતી વખતે અવાજ થાય છે બધા શબ્દ ઓટકોટ ને બધે વાણી રીતે નીકળી જાય છે પરમાણુ ફુગ્ગો પૂરો થઈ જાય ને એ તારે બોલાતું નથી બોલાતું નથી ભાઈ ગયું લવો થઈ ગયો લવો રાત સમજવી પડશે ને પછી ઉંમર કઈ ઓછી એમ કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ થયું જાણે ને લોકો લોકો ના જાણે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ જાણે ને એને સમજાય ને જેમ જેમ ભગવાન તરફ વધારે ખુશીએ છીએ તેમ તેમ આ બીજા બહાર ના અંતરાયો વધારે આવે છે ના આવે એ તો રસ્તો જાણતા નથી એટલે ભગવાન ને ઓળખ્યા આવે એ ગુજરાત ના આવે ખરો રસ્તે તો હોય તો ના આવે આ બધા ઊંધા રસ્તા બધા તેથી આવું થાય સાચો રસ્તો હજબ થતું થઈ જાય પણ ઊંધા રસ્તા આપડે ચાલી જાય પછી ખરા નીકળી આવે લૂંટી જાય લૂંટી લે રસ્તો ના હોય પદમસિંહ પૂછે છે કે એવું ખરું કે આ પોતાના કર્મો ખપી જાય એટલા માટે આ ભગવાન ના રસ્તે જનારા ને વધારે મુશ્કેલીઓ આવે છે ભગવાન રસ્તે મુશ્કેલીઓ નો કારણ શું છે મુશ્કેલીઓ તો પેલે રસ્તે એટલી આવે છે આ રસ્તે પણ પેલો વટાઈ ખાય અને આ વટાઈ ના ખાય એટલે એનો વધારે લાગે બરાબર પેલો પાયો હોય ને બીજું વટાઈ ખાય અને આ વટાઈ ના ખાય પીલો ફળ ને બધી વટી વટાઈ ખાય અને આ વટાઈ ના ખાય એવું બધું ખાધું એટલે દુઃખ લાગે. ચલો નિયમ તોડી નાખે ને આ નિયમ તોડે નઈ ને નિયમ એટલે અડચણ પડ્યા કરે એટલે એમ જણાય ભગવાન મને વધારે ના તું નિયમ તોડતો નથી એટલે પછી થાય ને પેલો નિયમ તોડી નાખે એને વાર નઈ. જગત ના ઘેર બધા શાંતિ થી પીવાની શક્તિ ઉત્પન્ન કરાવે એનું નામ શંકર ભગવાન. પછી શિવલક્ષ્મી આપે, શિવલક્ષ્મી એ મોક્ષ છે. શું છે? શિવલક્ષ્મી આપે મોક્ષ થાય. શંકર ભગવાન બધું જ થશે. કામભાઈ ના મહાદેવજી કહે જગત ના ઘેર પીતા શીખવું પડે. સાસુ આપી જાય, ઘેટ આપી જાય, બિયર આપી જાય, બધા જેના પેલા આપે આપણે શાંતિ પીતા નથી. નહી મહાદેવજી ના પૂજા કરવાથી શક્તિ ઉત્પન્ન થાય, શાંતિ પીવાય. અમે પણ પાકું આપો તો ના આપવું કે તું મારે મારે નથી થવું મારે પાકું હવે પાકું હાલે તમે પાકું આવતો નથી મારી તું બધું ગીત જાવ છો માગવું એ ખોટું કેવાય. એના માટે શરણાગતિ થવાની જરૂર એમ એના માટે શરણાગતિ થવા લેવાની જરૂર શરણાગતિ નો અર્થ જુદો થયો. શરણાગતિ એટલે શું? તમારો મારે જુદી હતી તો તમે આસપાસ દાદા ઉપર રાગ ઉત્પન્ન થાય, શું થાય? પોતાના ભાંતિ થાય, રાગ ઉત્પન્ન થાય, એ રાગ પરદસ્ત રાગ કર્યો ભગવાન. સંસારના બધા રાગ ને થોડા ભલે એક નાની પર રાગ હોય, જેને પોતાને રાગ નથી એની ઉપર રાગ મુક્ત કરી દરેક પોતાના માણસો પછી ચોરી જે તળાવ માં તે તળાવ માં ઘટે મહા પ્રલય માં જાય છે. પ્રલય એટલે બીજું કઈ નહીં, કશું નાશ પણ નહીં, ફક્ત મનુષ્ય ધર્મ બેતાલીસ હજાર વર્ષ રહી પછી મન પર પ્રગટ થાય છે. કઈ પછી મનુષ્ય ધર્મ બેતાલીસ હજાર વર્ષે મને બુદ્ધિપૂર્વક નથી આઠ ગ્રહો છે તે એક સાથે ભેગા થયા, તે વખતે કોઈ એક મહાપુરુષ નો જન્મ થયો જે આખા જગત ને લીડ કરશે આધ્યાત્મિક તરફ. આવે